કરી જ નહીં કરવું પડે. અઠ્યાવીસ હજાર ત્યાંથી 10,000 જેની છૂટ ના હોય પણ બધામાં પાસે બધા પડ્યા હોય. લોકોને 50 રૂપિયા પગાર મળતો છે ગ્રેજ્યુએટનો, અને 50માં મેન્ટેનન્સ થઈ રહેતું હતું ગ્રેજ્યુએટનું. મેટ્રિકને 30 મળતો હતો, 30માં ગ્રેજ્યુએટ મેન્ટેનન્સ થઈ રહેતું હતું. તે વખતમાં 50 ગજામાં પડી રહેતા હતા બરોબર ને. તે પણ કહું દર્શન કરવા માટે કે દર્શન કરું અને તો આગળ ઓફિસમાં આપું તે હોની નોટ કહીને કહું કે લો 25 અંબાલા મૂર્તિ જમે કરો અને 500 પાછા આપો. એ ચિત્ર પર મને અત્યારે આવે છે આપી જાય તો શું બોલ જાય. એ બધા બચાવેલા લોકો ગાળી ગયા, એ બચાવેલા બધા લોકો ગાળી ગયા. આમ ના આપ્યા સ્વભાવનો દોષ કેમ કે મૂડી છૂટી નહીં ગઈ. અને પછી કે મણીબી ને કાકા કે આપણે ભાદરનું અહીં ઘર બાંધ્યું છે, મકાન બધું છે, એમાં તો 2-3 હજાર રૂપિયા થયા છે પૈસા. એટલે મેં 12 પર 1,000 રૂપિયા એ જેટલા રોકડા આપ્યા એટલે રોકડા આપ્યા. બીજો અમારી પાસે શાકભાગનું બધું કિચન બીચન બધું બધું આપી બારણા બારણા બનાવવા માટે 6,000 રૂપિયા કર્યા. તે ખેંચે ખેંચે નહીં મારી બી ઉઘવાણી કરે તારા પાસે હું આપવાની તું ઉઘવાણી થાય નહીં. પણ જે તે પૂરું થઈ ગયું બાજુ પણ તે વખતે 5,000 રૂપિયા ખર્ચારા થયા ને ભાગીગમમાં તે વાહવા થતી 40,000 ખર્ચી શું કહું વાહવા થતી અહીં તો વાહવા નહીં કરે. તો મેં મારી જાતે પૂછ્યું હું શું પાડી છું નોબલ પણ પાજી થઈ ગયો શું. અને અત્યારે બધાનું મન જોયું તો ખુશ થતું કરું કે મારું મન ક્યાં હતું ના કેવું મન કરે. મારું મન કેવું મપાઈ જાય ના મળે બધું જોવાનું ના ગણું આગળ ઇચ્છું કે ભૂલી જાય ઇચ્છું જણાય વર્ણની સ્ત્રી યાદ રહેશે તો આપણી સ્ત્રી ના યાદ રહે. મારી યાદગીરી ખરાબ દાદા તમે મળ્યા અને સમજાયું એટલે અમારું મન સારું થયું. વાણિયા આવતા બહુ માં જાત કરાવે અરે આપણે તો આ બહુમાં જાત વપરી દેવું રાહવા રાહવા નો આગળ ડ્રાફ નહીં રાહવા નહીં તેના આગળ નો ડ્રાફ. એટલે તમને જે આવી સ્થિતિ તો સમજો છે કે આગળ ડ્રાફ લો છો એમાં તો નથી એમાં રાહવા નહીં થઈ જતી યાર. બધા વાવાની જગ્યાએ લોકો કઈ ગાંડા છે ગાંડા છે એમ કહી દીધું ગાળા વાસરી ગયા ગાળા. ગાળાની જગ્યા દેખાડું આપડે ખર્ચો કરી આવ્યો ને એ આ રમતા છે રાખવાની જગ્યા ભૂખ નથી એટલે હું સ્વભાવ કરો ને વિચાર સ્વભાવ મર્યા પછી જે કાર્ય કરીએ છીએ એને જીવતા તમે આવું તો આવવાનો જે સ્વભાવ દેખાયો તમને હજી એવું છે હવે કેમ એવું નથી હવે એવું નથી આ સ્વભાવ સ્વભાવ ના જાય અને ત્યાં ખેંચન કરવું પડે ત્યાંથી ખેંચન કરવું પડે તું જાણું છું આપણી જાય એવું કહ્યું ખેતી બી કહ્યું બે લાખ અહીં આપવાના ઉદાહરણ નામ પર કહ્યા છે હવે શું કહ્યું છે અત્યારે બે લાખ હાથ નહીં ત્યાં હજી આપતો છ આઠ મહિના બહાર લાગે એ વખતે મળી જશે વ્યવહારિક રહે એટલે વ્યવહારમાં રહેવું જ જોઈએ શું વ્યવહારમાં ત્રણ છે વાહની જરૂર કે 2000 થાય વ્યવહારમાં આપણે 18 3 છે વાતની જરૂર પડશે અને 15 રૂપિયા આપીએ 15 35 થાય એટલા સારું જો આપણે બીજા 1700 વાસણ આપી હોલ વાવા કરવા માટે આપે દાદા સ્વભાવ ભરેલો હવે વાવાની મારી ગયું નથી તો બહાર નીકળે પછી વાવા તો થતી ને મળી દાદા વાહા તમે વાહા કેટલાક લોકો તો પછી જેવું કરી માનતા પણ લોકો માને નહીં લોકો જાણે બધા હું તો કરી કરતો હતો બહાર પણ આ તો આ સ્વભાવ ભરેલો સ્વભાવ ભરેલો ભરેલો સ્વભાવ વધારે આપવા હજી આ તો આટલું થયું હજી બીજું બાકી રહ્યું છે મારવામાં હીરાબાની હાજરીમાં થયો એટલે એમને એક જાતની એક ખુશી થઈ ગઈ ને એમનો નિકાલ થઈ ગયો ને એમના હાજરીમાં થયો એટલે એ શું કહેતા હતા કે આ તો બધું પછી કરે કે આપણે પહેલું બધું આપણે હાથે જ કર્યું પાછળના લોકો બાફે ત્યારે કદાચ આપણે બાફી શું છો ચોખ્ખું ઘી નાખી એટલે માલપુરા દૂધતા જ જમાડો બધાને કે પછી આ સ્કૂલો કોલેજો કન્યા શાળાઓ બહાર બધી રહ્યો બહાર નીકળ્યો ગામમાં બધો બ્રાહ્મણો બધા તો 4000 દૂધતા ને માલપુરા જમ્યા તો પછી 70 નહીં લાવે થતી થતી 4000 આપડે તો મુંબઈ થી અમદાવાદ સુધી બધા આવે છે ને મહેમાનો ગ્રામ નો ડબો સાડી 500 ગ્રામ ની કટો ડબો છે એને ડિઝાઇન સારી એટલે એ લોકો પસંદ કરે અને કઠોળ ગમો હોય તો ના હોય તો કઠોળ પસંદ કરે શું કહ્યું અને હોય તો ડબો પસંદ કરે ડબો મારે નથી એટલે એમાંથી મને પણ કહ્યું છે મેં તો મને સતી બધી લઈ લઈ પંગો બુડ્યો તો શું બુડ્યો છે દાદા મનમાં એમ થયું કે તું ડબા પસંદ કરું છું તો મને એમ થયું કે આખા ગામમાં દરેક જયારે એક ડબો આપે આપો પાટી છે ઘણી ઘણી અને તે પણ નામ લખાય શકે અંબાલાલ કોન્ટ્રાક્ટર નું અભિ છે એવું લખાય સર અને પેલા વાણિયા નામ તમને માનતો એ આપ તો બોલી છીએ અને આપણે આ આજે જોઈએ સર શબ્દ નંતર માફું ચાકવાનું મળે ને બધા પટેલો તમારે પટેલો તમારા ડ્રાઈવર કઈ ગયો અમારે ગાડી ના ડ્રાઈવર હતા ને કઈ બધા ડ્રાઈવર તમે ફરી રજા આપો તો ભાદર માં દૂધ પાક ને માલપુઆ ફરી ખવડાવીએ તમારી ગુરુ પૂર્ણિમા ઉજવી ને ભાદર માં જન્મ જયંતિ ફરી ઉજવીએ દૂધ પાક ને માલપુઆ 3 વર્ષ પછી થાય છે એમને ગમત કરી ત્યાંથી ગાડી લીધ્યા ને આપણે તમે તો આ કેટલા માણસ જઈએ છીએ કેટલા ગયા તમે હા 40-45 માણસ આવશે કે વાણીઓ અને વાપરો છત્રી તમે ગણતરી માં વાપરો બે જગ્યાએ વાણીઓ તમે આવી ગયા અંદર અડધા 50% સર. પુષ્પાબેન આવી ગયા એમાં? પુષ્પાબેન આવી ગયા ને એમાં? લગ્ન કરે છે વાણિયા સાથે? જન્મજાત વાણિયા નથી. જન્મજાત વાણિયા એટલે જન્મજાત વાણિયા અસલ અસલ ડિઝાઇન હોય અને અસલ ડિઝાઇન ના. દૂર જતા રહ્યા એમની ગણતરી પ્રમાણે 22 ની ફોટ ગઈ, તમારી ગણતરી પ્રમાણે 88 ની ફોટ ગઈ. 4 જણા હતા એટલે. હા, 4 ગાડી હતી ને. કેટલા ભૂલા પડ્યા આપણે, કેટલા મહેલ ભૂલા પડ્યા. બહેના ને પૂછવાની કઈ જરૂર હતી નથી. વ્યવહાર કરી રાખો છો તમારો. પોતાની ગાડી માં લઈ આવતો હોય ઉપકાર કરીને તો કોઈ ના મળે. આ ગાડી ઉપકાર કરી મારી આ તો ઘરના માસ છે એટલે મારી. મેં કેટલું ભૂલા પડ્યા આપડે. એમ ગાડી બીજો માર્ગ કાઢે નઈ એ બધા ડબ્બા જ કેવાય. આપડી ગમત આવે ને ગમત નુકસાન છે ને. અને બીજી સજેસ્ટ થતી જાય કેવી થાય. હા, બીજી સજેસ્ટ દાદા થયું એવું કે અમે તો એમની આગળ એમની સાથે નતા તો અમે ભૂલા પડી ગયા. એજ રીતે એન્જિન વગર ના ડબ્બા થઈ ગયા. હવે ક્યાં ભૂલા પડી ગયા બધા? અમે નતા પડ્યા, એ જ પડ્યા. તમારે પહેલા આવ્યા ગાડીમાં અમારે સત્સંગ બધો બહુ ચાલતો હતો. વાતો વાતો માં રસ્તો જતો રહ્યો. એ બધું ભૂલા પડી ગયો. એ જ વાત આવવા માટે ભૂલા પડેલા. અહી ઉતાવળ થી આવવા માટે બધા ગયા છે પેલા, એટલે ઉતાવળ થી આવવા માટે ભૂલા પડેલા. ના દાદા, દાદાની સાથે વાતો ચાલતી હતી એટલે ભૂલા પડ્યા. ના તમે જયારે ભૂલા પડ્યા પછી એના વિચાર આવ્યો કાં તો ખોટ ગઈ. બધું ઊંધું ફરવાનું થયું અંદર. એનો વિચાર આવ્યો કે ખોટું કે ખરું. ના રમાબેન દાદા આઠ ગાડીઓ આવી છે, એમાં ત્રણ ભૂલી પડી, ચાર ભૂલી પડી. દાદા આઠ માંથી પાંચ ભૂલી પડી ગયેલી છે. ત્યારે ભાઈ બધી ભૂલ થયેલી છે, વેરી હાઈ પર્સન્ટેજ. ભૂલો પડ્યો ભૂલા પડ્યા. ભૂલા પડ્યા એમાંથી તો સત્સંગ નીકળી ગયો. નંબર વન હોસ્પિટલ અને નંબર ટુ હોસ્પિટલ, એ તો ફાયદો થયો ને ભૂલા પડવાનો. ગાણાની હોસ્પિટલ તમે વાત ના કરી, નંબર વન હોસ્પિટલ અને નંબર ટુ હોસ્પિટલ ઘરને એવી વાત ના. આપડે હમણાં જે કઈ દેવું હોય ત્યારે મેં કહ્યું કે ભાઈ આ એવું છે, મૂળ જ્ઞાન રિયલ છે. શબ્દ ઉત્પન્ન થયા પછી રિલેટિવ, શબ્દ ના ઉત્પન્ન થયા પછી રિલેટિવ છે. રિલેટિવ ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ મેન્ટલ હોસ્પિટલમાં જે શરીર ચીજો ફેંકી દે કે છે આ મેન્ટલ હોસ્પિટલ. આ જે બહારના લોકો છે એ રીતે પેલા હોસ્પિટલમાં જાય, જયારે સેકન્ડ નેક્સ્ટ હોસ્પિટલમાં લોકો કે એ સીધા ચાલો સીધા ચાલો, એટલે પેલા બધા હોસ્પિટલ શું કે આ ગોડકો ગાયો શું કે પેલા બધા સીધા આપણે પેલા જોઈએ ને, ત્યારે એ શું કે આપણે જોવા નથી પાછું ગાડો છે જોવા મારી વાઈ ફેર કરી. આપડે એમને જેવા થઈ ગયું છે, અરે આમ છે આપડે આ છે નઈ તે નાટક કરી નીકળી જાય. પોતાના નથી ત્યારે પોતાનો છે અને પોતાનું છે અને કોણ છે ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ. સેકન્ડ પોતાનું છે તેને નાખી દેશે. આખી દુનિયા હોસ્પિટલ જ છે મેન્ટલ મેન્ટલ હોસ્પિટલ. પોતાની વસ્તુ નથી તેને પોતાની માને છે અને પોતાની જે છે એનું ભાન જ નથી, માટે અને પોતાની જે છે એને પોતાનું જાણે છે અને પારકી છે એને જે પારકી જાણે છે એ રિયલ હેલ્ધી નોટ ઓવરવાઇઝ એ બધા હેલ્ધી પોતાની જાત નું ધ્યાન નથી અને જે પોતાના નથી તેને પોતાના જ છે. આ અમારા સારા અમારી વાઈફ અમારા જમૈયા અમારો બાબો છે બાબો જયારે હમો થાય ને મોર વડે મારે પેટે પહેલો પાછો પહેલો બાબો આવીને પાછા પણ કે યુ આર વાઇફ ઓફ માય ફધર ફાધર એટલે મારી મોડી વાઈફ અહીંયા પછી આપણે એમ ફાધર વાઈફ નહીં તો એવું હાથું બોલે કે આપણે ના ભવા ભાઈ ખરું હવે કોણ છે તેને હાથું બોલે નથી હાથું મમતા ખરી ને મમતા પેલી રોંગ બિલીફ થી છે ને એટલે સાચું બોલાય તો ફાલતું દાદા એ બોલવાની સમય આપણે સાજવાળ વાણી ના કહેવાય ને એવું બોલે એટલે સત્ય ના ગણાય સત્ય ના ગણાય સત્ય વાળી કેવી હોય સાચી વાત સરકાર કે ના હિતકારી હોય છે અમાને હિત કરે એવી અંતે પછી કેવી હોય છે વિચારી હોય છે પ્રિય હોય છે અને સત્ય હોય છે અને છતાંય તે કહેવો તો અથવાગ તો બધું બોલે બધી રીતે બરોબર સાચી થાય અને પછી ડાક્ટર કહેશે હા હું દાદા જઉં ત્યાર પછી હું શું બોલું હા બધા જાઉં પૂરેપૂરું પૂરેપૂરું આવતું એ તો તમે સમજી લો કે આ સત્ય ન સત્ય પ્રિય ઈચ્છર અને મિત્ર ચાર ગુણકારો સત્ય સત્ય વખત જૂઠું ચાલશે સત્ય જૂઠું હશે ચાલશે પણ તે પ્રિય ઈચ્છર અને મિત્ર થવું છે કેટલાક તો બધા છોડે બી એમ લાતો વાગે છોડી કરી ઉઘાડી ખેડ છે લાતો વાગે ના છોડી દે ઉઘાડી ખેડ થઈ દાદા રવિલા પૂછ્યું છે જૂઠું સત્ય એટલે શું તમે કહ્યું ને કે સત્યમાં જો જૂઠું હોય તો ચાલશે એ શું દાખલો આપો દાખલો આપો પ્રશ્ન પૂછાય કે શું જેને જગતે માનેલું એ સત્ય એને એ જ પકડી રાખવું એ પ્રશ્ન પૂછવો જોઈએ પણ એ સત્ય ના પણ હોય તો છતાં પણ અહીં ના કરતું હોય તો તમે જુદી રીતે એટલે નવ દાખલા આપે છે કે એ બધું ચાર વાર ગયું હોય અને કસાઈ ખોલતો આવે અમારી ગાય આ બાજુ ગઈ કે આમ ગઈ કે આપણે જે બાજુ નથી ગયું તે બાજુ ખાઈએ ને એટલે ગાય તો બસે એ ચસ્તે ગેડાવી શું શું બરાબર મારા ફાધર ભાઈ મય ના ચાલે દરેક મધર શું કે તાર મોડું ના દેખાય સત્ય પુરુષો આવું બોલે છે સત્ય મય ને અમારે જ દાદા અમારે સત્સંગમાં એક વખત એવો પ્રશ્ન ઉઠેલો કે એક ભાઈ એમ કહ્યું કે એક જણ નોકરી લેવા આવે એને રેકમેન્ડેશન આપવાનું હતું. હવે એ નર્સનો એમને અનુભવ સારો નહોતો એટલે કે બીજા માણસને જે હાયર કરવાના હતા એને મારે એમ કહી દેવું કે આ બાઈ સારી નથી બીજું કે આમ છે કામ છે કે મારે એમ કહેવું કે ભાઈ સારી છે. જો હું એમ કહું કે આ સારી નથી તો એને નોકરી ના મળે તો મારે આમાં કઈ જાતનું સત્ય બોલવું? એક ભાઈ એમ કે છે કે કોઈ માણસ કે ક્યાંક નોકરી લેવા ગયો હોય અને નોકરી માટે અને એને આપણે જાણતા હોઈએ આપણનું રેકમેન્ડેશન આપણને માગે કે ભાઈ આ ભાઈ કેવા છે આપણને ખબર હોય કે માણસ બરોબર નથી પણ છતાં એમને નોકરી માટે આપણે કહેવું પડે કે આ સારા છે તો તે વખતે શું કરવું? સાચું કહેવું કે સારા નથી કે સારા છે શું કહેવું? શું ત્યાં વિશેષ ફાયદો શું છે? જો ખાવા પીવા ના હોય આપણા મહાત્મા છે એને જ્ઞાન લીધેલું છે એમના બ્રધર છે ને એમને કઈ બ્રેન ટ્યુમર નું ઓપરેશન કરેલું એના માટે નર્સ રાખેલી ઘરમાં નર્સ તો એકાદ દિવસ બેધ્યાન નહીં પણ એને કોક ને કહ્યું કે આ તો હવે બહુ માંદા છે અને બહુ દાડા નથી એમના એટલે પેલા ભાઈને અસર થઈ ગઈ જરા જે માંદા હતા ને ભાઈને એટલે આમણે તો એને કાઢી મૂકી કે ભાઈ તું આવું ના કર અમારે તારી જરૂર નથી એટલે એને કહું કે હું બીજે નોકરી લેવા જાઉં ત્યાં તમે મારા માટે રેકમેન્ડેશન લેટર આપો એમાં આવું બધું કહેશો ત્યારે આ માણસને લીધા થઈ આપણા મહાત્માને કે હું આને સાચું કહું કે ખોટું કહું કારણ કે આ નર્સ હતી એને નોકરીની તો જરૂર હતી કારણ કે એ તો ડિવોર્સી હતી એટલે હવે એને જો એમ કહે કે આ નર્સ બેધ્યાન છે તો એને નોકરી ના મળે અને બેધ્યાન છે એવું ના કહે તો તમે જૂઠું બોલ્યા તો એ જગાએ તમારે કઈ જાતનું સત્ય બોલ્યું? એ અમારે ડિસ્કશન ચાલેલું સત્સંગમાં ત્યારે થોડા જણા એમ કહ્યું કે આપણે બધું કહેવાની જરૂર નથી કારણ કે બીજે જ્યાં નોકરી લે ત્યાં વધારે સારી પણ નીકળે એ લોકોના જે ઋણમંદ હોય એની સાથે. ના એ બરાબર છે એટલે ત્યાં આગળ ભલાભાઈ કરવાનું વચન તો દાદી બહુ ભલાભાઈ ના કરવી દાદી અંડરલાઈન નહીં કરવી આપણી ભાષા જુદી નથી આપણી ખજાનો ચોરી કરી ગયો હોય તો આપણને ખબર પડે ઘરના બધા માણસે એ ભરવા ઝઘડવા આપ્યા હતો કે પરિવાર જે આવે તો આપણે ત્રીજી દિવસ રાખીએ તો આપણે ગુનો અને ક્યારે ફૂલ ના રહે તો ગુનો કેરફુલ ના રહે તો ગુનો કહેવાય. બીજી દિવસ રાખીએ તો ગુનો કે આપણે કેરફુલ જોઈએ છીએ આપણે સજો બહુ વિચાર બીજી દિવસ રાખાય કારણ કે એને કર્મ ઉદય પ્રમાણે આજે ના પડે જગત કર્મ ઉદય પ્રમાણે કરે હા એટલે ત્રીજી દિવસ ના રાખે આપણે ત્રીજી દિવસ રાખવાનું અને ત્રીજી દિવસ રાખવાનું જગત જે પકડાય એને ચોર કહેશે કોને ચોર પકડાય અને પકડાય એને નિર્દોષ કહીએ શું નથી પકડાતા એને ચોર કહે છે કારણ કે બહુ ક્યાં શું રહે છે શું પકડાય છે એ ચોર છે તો ક્યાં કોણ ચોર છે પેલા ક્યાં લોક ચોર છે દાદા રીતાબેન નો અંગત ક્વેશ્ચન છે કે એમની પ્રિન્ટિંગ પ્રેસ માં એક ભાઈ ને ચાવીઓ આપી હતી કામ કરનારને ચાવીઓ આપી હતી અને પછી ચોરી થઈ પછી એ લોકોને વહેમ પડ્યો કે આ માણસે ચોરી કરી છે એમ પ્રૂવ બહુ નહોતું થયું પણ એમને વહેમ થયો કે આ માણસ પાસે ચાવીઓ છે એટલે એને કદાચ ચોરી કરી હશે તો એવા માણસને કાઢી મૂકવો જોઈએ કે રાખવો જોઈએ હા એ કાર્ય નથી આપતી એમાં આપણને શંકા છે કે એને કાઢી ના કરે એની શંકા છે આપણને માણસને કાઢી મૂકવો જોઈએ દાદા ના કાઢવો છે ચાવીઓ લઈ લેવી જોઈએ દાદા ચાવીઓ થોડો ગમે તો દાદા એ લોકો એવું જ કહ્યું હતું થોડા વખત પછી ચાવીઓ લઈ લીધી ચાલ દાદા નાવા જવાનું છે અહીંયા દાદા તો અહીંયા જ છે આજુબાજુમાં જ છે મારે તો દાવા ના જાય તો ચાલે નાવા દુકાનો હોય પછી આપડે રેડી કરીએ છીએ મને ઘણી વખત દફડો મારવું પડે છે ના મારવું પડે દાદા આઠ ગાડી હશે ને આ નવમી આવી છે નવમી આવી છે. મને એવું લાગે આમ થાય શું કર્યું આમ થાય શું કર્યું જરા પ્રશ્ન ઉભા થયા પછી પણ જન્મતા પેલા પ્રશ્ન ઉભા થયા શું કર્યું જગ્યા નથી સારી ઇન્ડિયા છે ચોર જ ના આવે તો શું જોવા જાય એમ કે ચોર જોવા જાય હું લગ્ન કરવાની છું પણ મને હજુ કોઈ મળ્યો નથી થયું ના થયું હું મારો બધો પૂરતો પ્રયત્ન કરું એને એડજસ્ટ થાય પણ એ જરા દેખાવમાં હારો હોવો જોઈએ રૂપાળો હોવો જોઈએ થોડો ઘણો તારા કરતા બધા રૂપાળો મળે છે એવું નથી કે મારા કરતા વધારે હોવો જોઈએ કે ઓછો હોવો જોઈએ પણ આમ સાધારણ નાક નકશો સારો હોવો જોઈએ બાળીઓ બાળી થોડું એને જોતાની હાથે થોડું આપને ગમે એવું તો હોવું જોઈએ ને જોતા આપણને આગળ થયું થાય છે આકર્ષણ થાય જાણું કઈ આગળ બધા કહ્યું માનતી નથી મારી પાસે એટલે મને કહે છે એમ દબાણ કરે નહીં ના દબાણ કરવાનું તારા લેવાનું જોડે ને તમે શું આવું દબાણ કરું તમારી જે હાથે રહ્યો નથી દબાણ એમને દબાણ કરી ગયું પછી એમને પૂછ્યું નથી પણ તારા ભાગર કઈ તારા વિરોધી છે દાખલો રંગીન બદલ નહી નહીં કરતો રંગીન તો શું કરે પછી એને માધવ સાથે પૂછી ગયું કે આ તમે મને દબાણ કર્યું તો હું કહ્યું છે એને કદાચ દાદા પર આવું કઈ દાદા વિશ્વાસ ના લાગે પછી કહ્યા બધું રહી ગયા છે જમ્યું બધું ઉત્તમ પડી ગયા ધીરા લાવતા લાવતા નથી દાદા બહુ સરળ થઈ ગઈ છે ગોતી આપો હવે શેમાં એમ પૂછે છે